سورة كاف، سورة نمبر 50. بسم الله الرحمن الرحيم. شروع کروچو موٹا مہربان نے بہت دیا والا اللہ نا نام تھی. والقرآن المجید. کاف آ مہان بزرگی والا قرآن مجید نی قسم، یعنی کہ اے بابت نی قسم کے محمد صلی اللہ علیہ وآلہ وسلم اللہ نو پیغام پہنچاڑنارا چھے. بل عجبوا ان جاءهم منذر منهم فقال الكافرون هذا شيء عجيب. پن آ ناستکو نے، انکار کرناراو نے، اللہ نے نہ مانناراو نے તો તેમની પાસે તેઓમાંથી જ એક બિવડાવનારો રસૂલ આવ્યો તે વાતનું જ અજબ થાય છે ને કહે છે કે આ તો અજબ જેવી વાત છે. શું જ્યારે અમે મરી જઈશું ને માટી બની જઈશું તો પણ અમે પાછા ફરીશું? આ પાછા ફરવું જ અક્કલથી દૂરની વાત છે. અને તેઓ એ પણ કહે છે કે તે મરેલાઓને મૂળદાઓના ક્યાં ક્યાં ભાગને જમીન ખાઈને ઘટાડે છે તે અમે સાચે જ જાણીએ છીએ અને અમારી પાસે હિફાજતમાં રહેલી કિતાબ પણ મોજૂદ છે. તો તે લોકો માટે અલ્લાહ તાલા કહે છે કે બલકે તેમણે તો જ્યારે પણ તેમની પાસે હક કે સત્ય આવ્યું ત્યારે તેમને જૂઠલાવ્યા કર્યું, માટે હવે તેઓ ગૂંચવણભરી હાલતમાં પડ્યા છે. શું ત્યારે તેઓ પોતાના ઉપર આસમાન તરફ જોતા નથી કે અમોએ તેને કેવું બનાવ્યું છે ને તેને કેવું સજાવ્યું ને શણગાર્યું છે? અને આસમાનમાં એક પણ ફાટ કે તિરાડ નથી. અને અમોએ જમીનને ફેલાવી દીધી છે અને તેમાં મોટા મોટા પહાડ જડી દીધા છે ને અમોએ તેમાં દરેક રીતની સારી સારી ચીજો પેદા કરી દીધી છે. અલ્લાહ તરફ રજૂ થનાર, પેશ થનાર દરેક બંદા માટે તેમાં કુદરતનું જોવું, યાનિ કે જોઈને તેના પર વિચાર કરવો અને સબક તથા નસીહત છે. અને અમોએ આસમાન પરથી બરકતવાળું પાણી ઉતાર્યું, પછી તે થકી ફળ ફળાદીના બગીચા તથા કાપણી કરેલા ખેતરોનું અનાજ પેદા કર્યા. અને લાંબા લાંબા ખજૂરના ઝાડો પણ, જેના ઝુમખા એક ઉપર એક લટકે છે. આ બધું બંદાઓ માટે રોજી છે અને એ જ પાણી થકી અમે મરેલી જમીનને ફરીથી જીવતી કરીએ છીએ. એ જ રીતે કયામતના દિવસે મૂળદાઓનું ફરીથી જીવતા કરવું અને નીકળવું પણ થશે. તેમની પહેલા નૂહની કોમ તથા અસહાબે રસ ખંડકવાળા તથા સમુદ યાની કે સાલેહની કોમે પણ જૂઠ લાવ્યું હતું અને આદની કોમ તથા ફિરૌન તથા લૂતના દોસ્તોએ પણ અને અસહાબે ઐકા જે વનવાસીઓ હતા યાની કે શોએબની કોમ તથા તુબ્બાની કોમે પણ આ બધાઓએ રસૂલોને જૂઠલાવ્યા. પછી મારો સજાનો અઝાબનો વાયદો પૂરો થઈને રહ્યો. શું અમે પહેલી વારના તમામ દુનિયાની પેદાઈશથી થાકી ગયા હતા કે જેથી તેઓ નવીન પેદાઈશ બાબતે શંકામાં છે? ને બેશક માણસને અમોએ જ પેદા કર્યો છે અને તેનું મન જે કાંઈ વિચારે છે તે અમે જાણીએ છીએ અને અમે તેની નસ કરતાય વધારે પાસે છીએ. જ્યારે કે જમણી તથા ડાબી બાજુએ બેઠેલા દરેક વાતના લખી લેનારા બે ફરિશ્તાઓ દરેક વાતને લખી લે છે. એક પણ બોલ તેના મોઢેથી નથી નીકળતો કે જે તેની પાસેનો પહેરેગીર ફરિશ્તો હાજર રહી લખી લેતો ન હોય. ને બેશક મોતની બેભાની સાચે જ આવી પહોંચશે ત્યારે તેને કહેવામાં આવશે કે આ એ જ છે કે જેનાથી તું નાસ્તો ફરતો ભાગતો હતો. અને સૂર ફૂંકી દેવામાં આવશે. એ જ અઝાબના વાયદાનો દિવસ છે. દરેક શખ્સ એવી રીતે આવશે કે એક હાંકનાર તથા એક સાક્ષી તેની સાથે હશે. તેને કહેવામાં આવશે કે ચોક્કસ તું આ દિવસથી બેખબર હતો, પણ હવે અમોએ તારા ઉપરથી તારી જાહેલિયતનો પડદો ખસેડી લીધો છે, જેથી તારી નજર આજે વધારે દેખતી સતેજ છે. અને તેનો સાથી કહેશે કે આ તારી કરણી તારા આમાલો મારી પાસે હાજર છે. પછી હાંકનાર તથા સાક્ષીને હુકમ થશે કે તમે બે દરેક એહસાનોને ભૂલી જનારા માથા ભારેને શિર જોરોને જહન્નમમાં નાખી દો, કે જે નેકીઓથી ને સારા કામોથી રોકનાર ને શંકા કરનાર હતો, કે જેણે અલ્લાહની સાથે બીજો માબૂદ પણ ઠરાવ્યો હતો, માટે તમે બે જણા તેને સખત અઝાબમાં નાખી દો. يُبَدَّلُ الْقَوْلُ لَدَيَّ وَمَا أَنَا بِظَلَّامٍ. ત્યારે તેનો સાથી યાની કે શૈતાન અર્જ કરશે કે એ અમારા પાલનહાર, મેં તો તેને ગુમરાહ કર્યો ન હતો, ભટકાવ્યો ન હતો, પણ તે ખુદ જ પંડે મહાન ગુમરાહીમાં હતો. અલ્લાહ ફરમાવશે કે મારી હુજૂરમાં આપસમાં ઝઘડો ન કરો, મેં તમને મારા અઝાબનો ડર પહેલાથી જ સંભળાવી દીધો હતો. મારી હુજૂરમાં કોઈ વાત બદલી શકાતી નથી અને ન હું બંદાઓના હકમાં ઝુલમગાર છું. યોમ નકુલુ લિજહન્નમ હલ ઇમ્તલઅતિ વતકુલુ હલ મિન મઝીદ. તે દિવસે અમે જહન્નમને કહેશું કે ભલા તારું પેટ ભરાઈ ગયું. તે અર્જ કરશે કે શું હજી કાંઈ વધારે છે. અને પરહેજગારો, મુત્તકીઓની ખાતર જન્નતને નજદીક કરી દેવામાં આવશે અને તે દૂર નહીં હોય. તેમને કહેવામાં આવશે કે આ એ જ છે કે જેનો તમારામાંથી દરેક અલ્લાહની તરફ વારંવાર રજૂ થનાર અને હકની નિગેહદારી કરનારને વાયદો કરવામાં આવ્યો હતો. જે ન દેખાતા દયાળુ અલ્લાહથી બીતો રહ્યો અને જે પસ્તાવાવાળા દિલ સાથે હાજર થયો, એવાઓને જ કહેવામાં આવશે કે તમે સલામતીની સાથે, હિફાજતની સાથે તેમાં દાખલ થઈ જાઓ. એ જ હંમેશ રહેવાનો દિવસ છે. તેમના માટે તેમાં તેઓ જે કાંઈ ચાહશે તે હાજર હશે, ને અમારી પાસે તે કરતાંય વધારે છે. અને તેમની પહેલા અમે કેટલીય પેઢીઓનો નાશ કરી ચુક્યા છીએ કે જે તેમના કરતા તાકતમાં ઘણી વધારે હતી. પછી તેઓએ મોતથી બચવા માટે બધા દેશો ગોતી નાખ્યા કે ક્યાંય બચવાની જગ્યા છે. બેશક તેમાં તે માણસ માટે નસીહત અને સબક છે કે જે દિલ રાખે છે અથવા ધ્યાન દઈને સાંભળે છે અને વળી તે સાક્ષી પણ હોય છે. અને ચોક્કસ જ અમોએ આસમાનો તથા જમીન તથા તે બેની વચ્ચે જે કાંઈ છે તે બધું છ દિવસમાં પેદા કર્યું છે, અને છતાં અમને કાંઈ મહેનત પડી નથી. માટે એ રસૂલ, તેઓ જે કાંઈ કહે છે તેને સહન કર, અને સૂરજ ઉગે તથા સૂરજ ડૂબે તે પહેલા તારા પાલનહારના ગુણગાન ગાયા કર, તારીફને વખાણ કર્યા કર. અને રાત્રિના અમુક ભાગમાં તેની પાકીઝગી બયાન કર્યા કર, અને નમાઝો પછી પણ. અને કાન દઈને સાંભળી રાખ કે જે દિવસે એક પોકારનાર ઇસરાફિલ પાસેની જગ્યાએથી પોકાર કરશે, તે દિવસે તેઓ સાચે સાચો ડરાવનારો બિહામણો અવાજ સાંભળશે, ને એ જ કબરોમાંથી નીકળવાનો દિવસ હશે. બેશક અમે જ ફરીથી જીવતા કરીએ છીએ અને અમે જ મોત આપીએ છીએ, ને અમારી જ તરફ છેવટનું પાછું ફરવાનું છે. જે દિવસે જમીન તેમના શબ પરથી ફાટી જશે ત્યારે તેઓ હિસાબ માટે ઝટ આગળ આવશે. આ એક ભેગું કરવું અમારા માટે સહેલું ને આસાન છે. એ રસૂલ, આ લોકો જે કઈ કહે છે તેનાથી અમે સારી રીતે જાણકાર ને વાકિફ છીએ, અને તું તેમના પર જબરદસ્તી કરનાર નથી. માટે મારી ધમકીથી જે બીવે છે તેને તું કુરાન સંભળાવીને નસીહતને સબક આપ્યા કર.